તાબા માં કયું છે નહીં, વિચરણ કેવાય. કામ કરવાનું વિચરણ કુદરત ના હાથમાં છે, ખાવાનું તમારા તાબા માં છે. વાયડું ખોરાક ના ખાવું એ તમારા તાબા માં છે. પછી સંદાસ તમારા તાબા માં નથી રાખ્યો. સમજ પડી? ના સમજ પડી? ક્લિયર નથી થયો, જરા સમજાયું નથી બરાબર. હા તમે ખાવો એમાં તમે નક્કી કરો કે મારા વાયુ ચીજ નથી ખાવી, તો તમે નક્કી કરી શકો છો. પણ પછી ખાઈ ગયા પછી તમે સંદાસ પછી તમારે એમ કહો કે મારે આ બનતો કેમ થઈ ગયો, એ તમારા હાથમાં સત્તામાં નથી. એ વિસર્જન કહેવાય અને આ સર્જન કહેવાય. સમજ ને? આ સર્જન એ સંપૂર્ણ સ્વતંત્ર નથી. સંપૂર્ણ સ્વતંત્ર હોય ને સર્જન એ છતાં આગળના કર્મો ના પ્રતાપ થી છે. એટલે આગળ ડ્રોઈંગ થઈ ગયેલી, એનો યોજના થઈ ગયેલી છે. યોજના નું રૂપક માં આવ્યું છે. યોજના રૂપક માં આવી છે, આપણે છૂટકો જ નહીં, એ પ્રમાણે જ કરવું પડે. આ ભાઈ વાત કરી કે પાળા અને એનાથી મશીન કે એ એનું લાઈફ લાંબુ હશે, તેનું મશીનરી કે એ બધું બંધ થઈ ગયું, તો એના પૂર્વજન્મ ના પુણ્ય સમજાયું કે એના આવતા જન્મ ને માટે કઈક કપાતો હતો એ કુદરત નું કામ હતું, એના હાથના તાબા નું નતું. એ કુદરત એટલે એનો પુણ્ય પ્રમાણે કુદરત કરે. એને પુણ્ય એવું કોઈ જગ્યાએ કપાય જ નહીં, ટાઈમ પાક્યો નતો. એને કપાવવાનો ટાઈમ નહીં, ટાઈમિંગ મળવું જોઈએ, સ્પેસ મળવી જોઈએ. એ સ્પેસ ને ટાઈમિંગ મળ્યા નથી, ત્યાં સુધી થાય નહીં. કશું આ બેન છે કે એ જે કસલખાનાનો જે ઇન્ચાર્જ હતો એના હાથ કપાઈ ગયા. હાથ કપાઈ ગયા એ એના આ જન્મ ના પાપ થી કે ગયા જન્મ ના એના કોઈ કેવા. એની પેલી વાત એવી છે કે પછી પાડા ને કાપનારો જે કતલખાન પાડા ને કાપનારો જે કાઠી હતો એના હાથ કપાઈ ગયા, તો કે એને પાપ થી કે તેનાથી થયું. એ જે કપાઈ ગયા ને તેનો પાપ. પાડા એ કશું કહ્યું નથી. હવે ગીતામાં કહ્યું છે કે એક બાજુ ખાટકી કઈ માણસ કે જે હલાલ કરતો હોય છે અને એક બીજી બાજુ બ્રાહ્મણ છે. આપડા હાથમાં નથી પણ કઈ સત્તા છે પણ પાર્લામેન્ટ ની સત્તા બિલકુલ સ્વતંત્ર નથી. નાખી સમાગમ નું મહાત્મ્ય શું મને સમજાય કે તમે જાણવાની વૃત્તિ જાઓ, એમને જણાવવા પ્રત્યે નહીં જાઓ, એમની પાસે લેવાની જ્ઞાન લેવાની વૃત્તિ જાઓ અને બુદ્ધિ બાજુ પર મૂકી. બધા સંતોએ કહ્યું છે, કોઈ પણ આપણા દેશના સંતો કહ્યું છે કે બુદ્ધિ બાજુ પર મૂકીને તમારી પાસે આવે. બુદ્ધિ જો વિચાર કરશો તો આ વસ્તુ સમજાય એવી છે. આપણે સામાન્ય રીતે જેવું કરીએ એનું ફળ મળે એવી રીતે નથી. દાદા બહુ સરસ સમજાવે છે અને એક્ઝેક્ટ જે છે જેમ છે તેમ બતાવે છે. એને બહુ સારો લાગતો હતો કે અત્યારે ધારો કે નાના છોકરા હોય 15-16 વર્ષ ઉંમરના અને એમાં કોકને છે તો ઓટન નું ખાવાનું ટેવ પડી ગયેલી હોય, એને ઘણું સમજાવે મા બાપ કે તું ના ખાઈશ ના ખાઈશ, તો એને બી થાય ખરું કે આ ખોટું કરું છું, મને ના ખાવું જોઈએ, ખમૂલ બી કરે પ્રોમિસ લઈ આપે, પણ છતાં એ રેસ્ટોરન્ટ આગળથી જતો હોય ને એટલે ખબર નહીં ઇન્ફેક્શન થઈ જાય ને ખાઈને જ આવે, તો એની પાછળ શું કારણ છે? તો કે એ અત્યારે જે ખાય છે પછી એને છે તો 10-15 વર્ષ પછી મરડો થઈ ગયા ને તબિયત બધું પેટમાં દુખે, બધા શું કહે ને કે તું આ બધું કચરા પટું પટી બધું ખાતો હતો ને હોટલનું એટલે તને આ થયું. હવે લોકો સામાન્ય દ્રષ્ટિથી પેલું ખાતો હતો એ કર્મ કર્યું અને એની ઇફેક્ટ આ રીતે તને પેટમાં બગાડ થયો, આ રીતની દ્રષ્ટિ લોકોની હોય છે. પણ દાદા એથી આગળની જ્ઞાનની દ્રષ્ટિ બહુ ઊંઘની હોય, એ ઝીણવટ ક્યાં સુધી જાય છે? તો કે એ ખાતો હતો એ વખતે એની પોતાની ઈચ્છા નહોતી, પોતા શા આધારે નથી ખવાતી, એની પાછળ પણ કંઈ કારણ હોવું જોઈએ. એટલે ખાતો તો એ ઇફેક્ટ છે અને એની પાછળ પૂર્વભાવમાં એનું કોઝ કરેલું, લાસ્ટ મંથમાં એને કોઝ કરેલું કે બધા ખાય જોઈને મનમાં એવા ભાવ કરે, આવા કોઝ ના ખાય કે નાના હોટલમાં તો ખાવા જેવું છે, મજા છે, મસ્તું બગડે છે, આમથી તો એવા એને જે કોઝ કરીને લાવ્યો હોય એની ઇફેક્ટ રીતે અત્યારે એને ખેંચાણ થાય અને ખવાય એનાથી. હવે ખાય તો ખરો, ખાતા તો ખાય, પણ આ ખવાય છે તે ઇફેક્ટ છે અને ઇફેક્ટની પાછી ઇફેક્ટ આવે છે, ઇફેક્ટની ઇફેક્ટ છે તો એને પછી પોતે ખાધું કે જો ખાય. એટલે જે પૂર્વભાવમાં લઈને આવે છે તેથી સંચિત કર્મ શાસ્ત્રની ભાષા, અને અત્યારે જે ખાય છે જોઈને ખવાય છે એનાથી એ ક્રિયમાન કર્મ છે, અને પછી એ ક્રિયમાન કર્મનું પાછી ઇફેક્ટ આવે છે એ દાનત કર્મ છે. કર્મ ફળ છે એને કોઈ ના ચેક કરી શકે, એ છૂટકો જ નહીં એનો. બીજા શબ્દમાં કે પોતે જીવ જ્ઞાન લઈને આવ્યો હોય છે એ જ્ઞાન પ્રમાણે જ એની વર્તના થાય, આ ખાવું જોઈએ એવું જે એની બિલીફ બેસે છે એ બિલીફ ના આધારે પછી એને એવી ઇફેક્ટ આવે છે. સંચિત કર્મ આગળ કોઈ પણ કોઈ જ્ઞાન સિવાય તમે ક્યાં આગળ છે કે સીલ ના મારી શકો એને ચેન્જ ના, કારણ કે એ બહુ જાગૃતિ માંગી, તો એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયા છે, તને તો ખબર જ આવી જાગૃતિ જ ના હોય કે હું આવી રીતના ભાવ કરી બેસી છું કરીને અને આનું પરિણામ આવું આવા આવે એવું છે એવું ને. એને એટલે જ દાદા કહે છે કે આ જગતમાં બધા ઉઘાડ્યા છે ઊંઘે છે, કારણ કે એને પોતાના આગળના ભાવનું નેક્સ્ટ મંથનું એને વિતાવી શું છે એનું એને ભાન જ નથી, એટલે અજાણે અજાણે એ કોઝિસ નાખ્યા જ કરતો હોય છે. અને દાદા જ્ઞાન આપે કે ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય છે, કોઝિસ બંધ થઈ જાય છે અને પહેલું મૂળ કોઝ નાખવાનું ત્યાંથી ચાલુ થઈ જાય. શું નામ આપ્યું છે? મનુભાઈ. હું મનુભાઈ છું એ જે રોંગ બિલીફ છે ત્યાંથી કે તો તમારું આખું અંધારામાં શરૂઆત થાય છે કર્મ કરવા, એ પહેલા પેલું મૂળ તમે કોઝ નાખો છો હું મનુભાઈ છું, પછી હું મનુભાઈ છું કરીને તમે જે પણ કંઈ ક્રિયાઓ કરો એવી ટીકો હોય એનું છે તો એ કરતા પણ અનુભવ અનુભવ સાથે હોય અને જ્યાં કરતા પણ અનુભવ છે ત્યાં પછી એનું ભોગતા પણ આ વગર રહે છે, અને જ્યાં તમને રિયલાઇઝ થાય કે હું મૃગ નથી, હું કરનારો નથી, આ કોઈ પણ ક્રિયા મારી પોતાની સત્તામાં નથી કરવાની અને કોણ કરે છે સાથે સાથે એ પણ તમને જ્ઞાન હાજર થાય અને તમે પોતે કોણ છો એનું રિયલાઇઝેશન થાય, એટ એ ટાઈમ આ બધી જાગૃતિ આવે ત્યારે છે તો તમે પોતે સ્ટોપ જ થઈ જાય અને એ વસ્તુ તમે જ્ઞાન આપે છે ત્યારે એ મૂલ્ય આપે છે. આપણે સતત ઓલવેઝ લક્ષમાં લે કે હું પોતે કોણ છું, મારું સ્વરૂપ શું છે, અને આ મનુભાઈ છું એ તમારું આખું ડ્રામેટિક સ્વરૂપ છે, રિલેટિવ સ્વરૂપ છે અને રિયલ સ્વરૂપમાં તમે કોણ છો, આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છો, એ લક્ષ તમને સતત નિરંતર, તમે ગમે તું કામ કરો, નોકરી કરો, ધંધો કરો, ગમે એવા ભયંકર ભયંકર પ્રસંગોમાં મુસીબતોમાં તમે જકડાયેલા હો છતાં પણ એ લક્ષ નથી, અને આ અનુભવ એમને એક જ કલાકનો એમની જબરજસ્ત સિદ્ધિ છે. આની પદ એટલે બહુ મોટું પદ છે, તમે કદાચ સામે શ્રીમદ રાખીને તો એના પદ માટે તો ઓહો ઓહો પાને પાને લખ્યા કરતા છે, એ તને જ્ઞાની મળે કે તું કંઈ ના કર, તને પગ પકડીને માગીને મોક્ષ માગી લે અને એ વખતે એની પાસેથી મળે છે, એટલે બહુ અજાયબ વસ્તુ છે જ્ઞાન. એટલે હજુ એનો શબ્દમાં વર્ણનથી થાય કે અનંત કાળ પોતે બચશે પણ છતાંય પોતે કોણ છું એનું ના રિયલાઇઝેશન થાય, આ છુટકારો જ ના મને. અત્યારે આપણને બહુ કઈ કુદરતી એવા પુણ્યના પાછલા બહુના સંજોગથી આપણને સારું સારું ખાવાનું મળ્યું, મોટા મળી, ધંધા મળ્યા, પૈસા મળ્યા, પણ અત્યારે અંદર આપણે શું કોઝિસ થાય છે, સંચિત કર્મ નવું શું બંધાય છે એ આપણને ખબર નથી. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સતત નિરંતર થયા જ કરતા, ક્યાંક વધારે પૈસા કમાવાની જેક ઈચ્છા થઈ, કોકના ઉપર ગુસ્સો થયો, કોકના ઉપર કોઈ ગૌરવ વિચાર આવ્યો, દુઃખ દેવાનો વિચાર આવ્યો, ત્યાં એ બધું રૌદ્ર ધ્યાન એનું પણ નર્ગતિ આવે છે, પછી આ પ્રકારે પોતે પોતાને પીડા કરે, બીજાને કેટલાય અસર ના કરે એવું ધ્યાન થાય તો એનું પણ પરિણામ શું? તો કે જનાવર ગતિ એટલી ભયંકર પ્રસામણ છે આ જગતમાં આવ્યા ત્યાંથી. હવે એનું આપણને રિયલાઇઝેશન કે જ્ઞાનીઓ જાણતા અનંતકાળથી આપણે ભટકતા છીએ કે એમને ભટકીએ છીએ આ બેભાનપણું છે માટે, અને એ બેભાનપણામાંથી છુટકારો તો જ્ઞાની જાણે, અને એટલા માટે જ્ઞાનીઓને અતિ અતિ અતિ દુર્લભ થયા છે. તમે સાધુ સંતો તો હજારો મળી આવશે પણ જ્ઞાની ના મળે, અને જ્ઞાની હજારો વર્ષે થશે ત્યારે આપણો સંજોગ બાજુ બહુ મુશ્કેલ છે. આપણું એનું પ્રગટ થવું એ અવતારમાં આપણે પણ મનુષ્ય રૂપે હવા અને આખી 4.5 અબજની વસ્તીમાં પાછા આપણને ભેગા થવા, અને કુદરતી આપણને આપણી જ કોમમાં ગુજરાતી કોમમાં ભેગા થવા, લેંગ્વેજનું આપણને આટલી બધી સરળતા સુલભતા થાય, ને તો કોઈ બંગાળી કે કોઈક છે તો જર્મન કે કોઈક એમાં હજુ કે બીજી ભાષા પોસિબલ નથી, પણ આપણા દેશમાં કોઈ મદ્રાસી કે બંગાળી ભાષાનો અર્થ બોલી જતો હતો તો આપણને ક્યાં બેસવાનું ના મળે ગમે, પણ આપણે તમને પૂછાવી છીએ કે આપણને આ જ ગુજરાતી ભાષામાં મળે છે. બહુ સુંદર છે કમ્યુનિકેશન છે, બીજું કઈ નથી, માત્ર આવા સંજોગ ભેગો થાય છે કે તમે પાણી જાઓ. આવા સંજોગ નહીં ભેગા થાય, તમે પાર્ટીઓ ઘણી કરી હશે, મળ્યા હશો કે સાંભળ્યું હશે, બધું બહુ કર્યું હશે, પણ પોતાને છુટકારો થાય એવો સંજોગ નથી. જે છેલ્લી જે ગીતામાં અર્જુનને પ્રશ્ન ભગવાન આપેલું કે તું આત્મા છું અને આ બધા બંધનો છે, તો પણ તારા તું જે સાચું માની બેઠો છે નથી, પણ ખરેખર શું છે એનું એને દર્શન કરાય. અને વિરાટ સ્વરૂપને શું છે તેનો અહંકાર ઉગાડી નાખે, એવો જે પુરુષના દર્શન થાય એ જ વાત કરી. અહંકાર કોઈ દિવસ ખલાસ ના થાય, હું મનુભાઈ છું એ જ અહંકાર, અને પછી હું આ કરું છું એ સાથે અને આ આખું તમને રિયલાઇઝ થાય કે તમે પોતે કોણ છો, અને એની જોડે જોડે આ કરે છે કોણ, આ જગત કોણ ચલાવે છે, બેઓ સાથે જોઈએ. નહીં તો તમે એક પાસે જાઓ તો તમારું ઉડી જાય, કરતા પણ પાછું આવી જાય, પણ જોડે જોડે આખું ક્લિયરન્સ આપે છે કે કરે છે કોણ, પોતે સંપૂર્ણ કરતા છું. તમારું સ્વરૂપ જ એવું છે કે કોઈ વર્લ્ડ થિંગ તમે કરી ના શકો, એવું તમારું સ્વરૂપ છે, અને એ સ્વરૂપનું તમને ધ્યાન કરાવે. પોતાનું સ્વરૂપ શું છે? પરમાત્મ સ્વરૂપ છે, નિરંતર આનંદ આનંદ આનંદ રહ્યા કરે, અને સતત પરથી જ્ઞાતા દ્રષ્ટા રહે, એ પણ આપણું છે. એ કર્મ માં અકર્મ દશા કે ગીતામાં એ કરી આપે, આપણે પોતે ન કરી શકીએ. અર્જુન એ જોઈતા કે પ્રવૃત્તિ માં નિવૃત્ત રાખે, તમને મતભેદ થાય છે જે અથડા એ બધી ભીત જ હોય, એ બધી ભીત જ હોય, બરોબર ને? એની ભીતે જ હોય, શું લડવાનું? તમારા અથડા ભરે તો હું અથડા નહીં, તમે અથડા ભરો નહીં, થાય નહીં, ખાલી હું ભીત નથી. વાયુ બધે આપણે વાઈફ આપે છે, પરસ્પર આટલો આવતો હોય તો તમે એને કો ખસી જાય છે કે તમે કસો ચા અથડાવો, મારે ખસી જવું પડે, તમે ફરી જાવ નહીં, સાપ આવતો આપડે હમણાં જવું, મારો હમણાં કેમ આવ્યો છું, ના તો આપ કઈ નહીં થાય છે, આપડે કઈ જ એટલે આપણે આપણે રસ્તો ચેન્જ લેવો છે. આમ આપણે દાપણ વાળા માણસ ક્રોધ નું સંબંધ કઈ રીતે કરવો? ક્રોધ ને કઈ રીતે સંબંધ કરવો? કારણ કે ક્રોધ ને કેવી રીતે બંધ કરવો? ક્રોધ બંધ કરાતો હશે, જો બંધ થતો હશે તો કરી ના દે. પછી માયા શું કે છે કે મારા છ છોકરા છે, વાત નહી, માયા ના છોકરા છે છ, એટલે વામ દઉં કઉ, ક્રોધ માન માયા લોભ રાગ ને દે, આના છ છોકરા ને હાથ પીએ કે મારી મારી મને નિર્વોષ કોઈ બનાવી શક્યો નહીં કે છે. એટલે ક્રોધ ને જો દબાઈ તો મારા માન માં છોકરાઓ થઈને બોલે ક્રોધ દબાયો કે માન પાસે બજો તમારે એક નું એક જ છે. તો એ તો સમજ પડી ત્યાં કે તમે કેવી નિર્વસ થાવ ત્યાં કે આ દાદા મળે અને મારા માન નામના છોકરા નાશ કરે તો થઈ જાય. દાદા મળવા છે મારા માન નામના છોકરા ને નાશ કરે ક્રોધ માન માયા બધી બધું દૂર કર્યું. અરે વખતે 30,000 માંથી કર્યું એક બે માસ. કારણ કે બહુ ચિંતા થાય ભાઈ દાવો મળશે એની વાત છે. લાવ્યા થવા કેમ છે? અને $2,00,000 રૂપિયા નહીં ડોલર આવી ચેલેન્જ આપી ગઈ. લાવડા થવા કેવું છે? તમારા સર્વસ્વ દુઃખો મને આપી દો, દુઃખ દુઃખ થવા જાય દેવા દો, પણ આપી જતા નહીં. વિશ્વાસ નહીં દુઃખ કેટલાક તમે એવા એવા છે આમ પછી અમે શું કરીએ? અરે ભાઈ જોડે મતભેદ પાડવાનું બંધ કરી દે. મતભેદ માં કોણ જીતે તપાસ કરવાનું હોય ને? બંને જ આ રહે એમ કે બંને જ આ રહે પછી મોડા પીણ હોય જાય. આમાં મોડા પીણ એમાં મોડા રાખી દે આગે આ દે તમને. આમ ક્યાં દિવસ ના જાય દાદા કંટાળા સુધી ના જાય. ઘેર આવ્યો હતો 15 દાડા બોલતો હતો મોડો ચલાવીને ફરતા. તમે કેમ આવું સાહેબ શું છે? એને હું પૂછવા જોયું એ શું કે છે આપનો સારો ધ્યાન કે છે એમ. સમજે કોણ મોટા પેટ વાળું કોણ થાય? મોટા પેટ વાળું મોટો માણસ થાય કે નાનો થાય? તમે વાઈફ કસાઈ ગયા? મને કેવા માંડે મારા ભાઈ ને ગોળી પાડવાની છે એ આપડે શું એને આપીશું? આ સ્વાદી નું બનાવવું છે બધા તૈયાર હોય તો આપજો ને. કહ્યું ભાઈ ને ત્યાં છોડ્યો છે તમને ઠીક લાગે તો અમારથી આપજો. કહ્યું જો અમને પેરી છોડી તારો મતભેદ થઈ ગયો. પછી હું કહ્યું અમથી ગયો આવું છેતરે એ કે તમારા મામા ના છોકરા ને છોડ્યો તો દાવડા આવડા ચોધ્યા તા આવે. મારા ભાઈ તમે તો ભોળા ને ભોળા રહી એમ કહ્યું હતું કેમ ભોળા ને ભોળા રહી ભોળા તમે રહ્યા પહેલેથી છું ને આજે જીત્યા આપણે દાદા ભગવાન તારે ભગવાન ખરા પણ તે પેલા ખાતા ભમરા જેવા હતા ભમરા જેવા ભગવાન થયા શરીર ના માલિક નથી છવી વર્ષથી એક સેકન્ડ પણ આ શરીર ના માલિક નથી આ વાણી ના માલિક નથી અને આ મન ના માલિક નથી અને 26 તમારી માલકી કોઈ ગયું બધા નહીં છે ઊંઘમાં જતું નથી માલકી પછી મારું શરીર મારું શરીર એ જયારે ગોળ નાખે ને તારે ખબર પડે શું કાતો શું કાતો તારે મારું શરીર એટલે આપણું હશે કે ના હવે આના જુદા થઈ ગયેલા આ કોણ દાદા વાત કરે છે કોઈ બાપો નથી બધે ફરિયાદ આકાશ છે ઉપર કોઈ બાપો નથી બધે ફરિયાદ કોઈ એવી જગા નથી બેઠા હોય ત્યાં પછી તમારી અરજીઓ કરી લઈ તો લોસ પ્રોપર્ટી કહીએ નથી પછી લોસ પ્રોપર્ટી મોકલી દે ને તો પછી આ લોકો મંદિર અને જે દેવસ્થાન માં પૂજા કરે એક તો પછી આ લોકો મંદિર માં દેવસ્થાન માં બધે પૂજા કરે છે તો એ શું છે દેખાય છે આમ કે દેખાય છે આગળ નથી એનું ઉપર તો મારી ગપ્પા મારે ઉપર ઉપર ઉપર બાપો નથી બધા ફરિયાદ આવે અને ઉપર હોય તો બધું બાપો નથી બધા બધા ફરિયાદ કરતા આવે અને ઉપર હોય તો લઈ રહ્યા મળે કેમ લઈ લેતો નથી ત્રિવતી આવું અવરું બોલું છે કેમ બોલાઈ દેતો નથી છે નહીં તો સારું અરે ફાઇનલ સાયન્ટિસ્ટ કે છે શું ભગવાન નથી ત્યાં ભગવાન ના હોય ત્યાં દુનિયા આવી દેખાય રહી રૂપાવી કેવી રૂપાવી દેખાય દુનિયા નહીં માયા એ તો આ માણસ નહીં એકલા કદરૂપા દેખાય બાકી બીજા આ ગુલાબ ના ખો છો ને બધા ઝાડવા વાળા બધા કદરૂપા દેખાય માણસ કદરૂપા દેખાય એમ શું કારણ છે કે અહંકાર નું લીધે કદરૂપા દેખાય રૂપાળા હોય છે પણ અહંકાર ને લઈ નહીં અહંકાર જોઈ લો અહંકાર દેખાય થોડો દેખાય ચોપડેલું હોય દિવેલ એમને વિચાર કર્યા કે આમ થઈ ગયું છે આમ થઈ ગયું આમ થઈ ગયું અહીં બેઠો બેઠો એટલે હું અહીં બેઠો બેઠો તો શું કરવા વિચાર બદલ્યો છે ને બાપો નથી તમને કે ક્યાં એડ્રેસ લગાવડાવો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તો આરવારે છે ઘણા ક્રિએચર છે ક્રિએચર ની અંદર અને પેલું તો આપણે એનું પ્રતિક મૂકીએ છીએ પ્રતિક જે કૃષ્ણ ભગવાન થઈ ગયા આવી છીએ ને પ્રતિક મૂકીએ છીએ એની પર શ્રદ્ધા કરીએ છીએ એટલે આપણે ફળ મળે સમજો ને જ્યાં સુધી મૂર્તિ ના દર્શન કરવાનું જ્યાં સુધી અમૂર્ત ના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિ ના કરો અને મૂર્તિ નો નહીં કરો તો તમે રમી રમવા જતા રહેશો, દારૂ પી ખરાબ થશે. એટલે આને મેં પૂછાયા કરો ઠીક છે, અને ત્યારે ખરાબ જ મળે. મૂર્તિ ને દર્શન કરવાથી ભૌતિક સુખો મળે. એક બાજુ કૃષ્ણ ભગવાન નું ભવ્ય દેરાસ, એક બાજુ શિવજી નું મહાદેવજી નું ભવ્ય દેરાસ, ગણપતિ સારસ્વતીજી અંબાજી માતા, એક વાર સિમંદર સ્વામી નું ભવ્ય દેરાસ જબરદસ્ત, મહાવીર સ્વામી, ઋષભદેવ ભગવાન, લોકોના કલ્યાણ માટે મને તો હતી એ થયું, એ કલ્યાણ થયું. એટલે મારે કામ કરવું, મારે જરૂર નહીં આ દુનિયા, કોઈ ચીજ મને જરૂર નહીં આ દુનિયામાં, અબજ રૂપિયા પર મારે કામ ના. આ ગુનાની માળાઓ પહેરાવ એમને પાછી હશે, મારે શું એક જણ લગવા માંડ્યા મારી માળા તો પહેરી રાખો કે તારા. મેં કહું હું તને માળા ગાળવા વિચાર કરું તો તું ગાલીશ? હા, મેં કહું મફત તને આપીએ, તું કહે તો હું ગાલીશ, તો હું ગાલું. ટકા હું ગાલીશ, તને જો એક મણ હોનારી માળા બનાવીએ અને અહીં વાહડી પહેરીને ખુશ જવા નાખો તારે રાખવાનું. હા એ ના ભાઈ મફત આવું દે મારા, એ મને મને ના ભાવે નઈ આવડે શરીર તારે. એટલે 15-25 તલા કે 40 તલા હોય તો એક બચે રૂટી લટકા કેટલું લટકા માં. લટકાવાઈ ગઈ બેન કે છે આત્મા એક પરમાત્મા છે, એક પરમાત્મા આત્મા એક પરમાત્મા છે, અને જીવાત્મા ને જીવમાં શિવમાં ફેર શું છે? એટલે પરમાત્મા જીવાત્મા ફેર શું છે? આઈ વિથ માય જીવાત્મા, આઈ વિધાઉટ માય સ્પોટ, આઈ વિથ માય જીવાત્મા. આ જીવડા બધા જીવે મરે જીવે મરે, ડાક્ટર મને બતાવજો. હું આ ડાક્ટર બેન મરી ગઈ ને બા મરી ગઈ, તને શું બતાવવાનું? જીવે મરે જીવે મરે જીવાત્મા બધા, અને આઈ વિધાઉટ માય ગોડ, અમારે કોઈ ચીજ માય ના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હતા, જે શ્રી કૃષ્ણ બાબા આપણો આત્મા એ જ ગુરુ, આપણો આત્મા એ જ પરમેશ્વર, એ બધી જ રીતે ગુરુ રીતે છીએ. એનો પ્રશ્ન નો જવાબ આપણને એ ગુરુ આપે પછી તો બાહ્ય ગુરુ આપણે એમ માનો કે આ દાદા છે, એ આજે ગુરુ આપણા છીએ, તો એ ગુરુ આપણને સમાધાન એ ગુરુ આપે કે આપણા આત્મા નો ગુરુ જે આપે તે સાચું? બેન કે છે કે પેલું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ એ જે શ્લોક માં કહ્યું છે, પણ આપણો આત્મા એ જ આપણો ગુરુ છે, તો પછી આ દાદા દાખલા તરીકે ગુરુ આપણા થયા તો એ આપણને આપણું સમાધાન આપે કે આપણો અંદર નો આત્મા આપણો ગુરુ તે આપે? અંદર ના આત્મા નું ઓળખાણ થાય ત્યારે ગુરુ નો સંબંધ થાય, પછી બીજા ગુરુ ની જરૂર નહીં પડે. ઓળખાણ ના થયું હોય તો રક્ષા પૂછવા દે મારા ગુરુ ને, શું કે કઈ નતા આવ્યા હતા પૂછીએ ભાઈ, એટલે બહાર કોક ને પૂછે ખબર કે યાર મારી વાળો જ્યાં સુધી પોતાના જોડે એડજસ્ટ ના થાય ત્યાં સુધી પેલા અમે જ્ઞાની પુરુષ અમે આત્માને જગાડી આમ કરી અને પછી ભેગા કરી આવીએ, પછી 24 કલાક જાય નઈ, 24 કલાક એ હાથે રે ભગવાન, પછી જાય નહીં. સ્વરૂપ પરમ ગુરુ કહો છો એના ઉપરથી કહો છો તમે? ગીતા માં શું કહ્યું છે ને, જ્ઞાની વગર તને જ્ઞાન નહીં મળે, ને નથી એવું કોને માનતા? આપણે આત્મા હવે ધારો કે તમે એવો માતા, તમે એવો પિતા, તમે એવો બંધુ, તમે એવો સખા, એ આપણે આત્માને જ કહીએ છીએ. આત્મા એ જ પરમાત્મા, આપણે એને જ કહીએ છીએ. ભગવાન પણ અર્જુન ગીતામાં એવી જ રીતે કહે કે તમે એવો માતા પિતા બંધુ બંધુ છો. ખરેખર વધારે કોટ પાડો કે ખખડાયા પછી શું કેવું નીકળે તો આપડે માનવું કે આ સાચા છે. અપમાન કરી ધ્યાન મળે એટલે સમજી જવાનું છે. હા, એટલે પણ અપમાન કર્યું એટલે ગુનો કર્યો આપડે, એટલે પછી મેં $10 હોય, $10 હોય ને, કે મારી ભૂલ થયા લાઈફ જોડે મગજ ચકાઈ જાય કે એમ કરી આપી દેવા, એટલે માફ કરી જાય જોડે જોડે, કારણ કે લાઈફ જોડે ચકાઈ જાય આપણે જોડે ચકાય અંદર અલગ મળી ગયા. પણ બીજા ગુરુ તંત મળે છે કે આ ખેતરી બેસી ગયા અનંત અવતારથી વૈષ્ણવ ના કુવામ પડ્યા, શિવ ના કુવામ પડ્યા, ફળા ના કુવામ પડ્યા, જૈન ના કુવામાં પડ્યા. એ કુવામો નથી પાણી, અને મોટા મોટા હાફ ને પથ્થર છે, સો મુઆ પડે છે, હજા પડે છે. બાપ મારા બાપ દાદા એમાં પડ્યા છે, મુઆ તારા બાપ દાદા નીચે ચડાવવા છે, એ તો ગયા. તું ખોરી કાઢશે તારું મગજ ભાઈ તો શું કરું. આપણે એમ જોડે સેટ કરીએ કે મને 6 મહિના અંદર સંપૂર્ણ શાંતિ થઈ જાય અને આત્મા મારે જાગ્રત થઈ જવો જોઈએ તો જ ઉતરા જોઈએ. સેટ કરીએ શું કરું. તમારે કોઈ સેવા કરવા તૈયાર છે તો ગુરુ ત્યાં જરા કહી શકીએ ની તમે બરોબર કહો છો, વાત બરોબર નથી એટલે પ્લાન બની બોલે આપણે ના સમજે કે નાગ હાપ મુઓ છે. માણસના દેશમાં નાગ હાપ હોય બધાને લાભ થયો. કોની ગુરુ ની મા બાપ ને મા બાપ કેવી રીતે હોય આપણા બધી મા બાપ છે, તમે માતા, તમે પિતા, તમે બધું તમે જ કહેવાય. બેન એમ કે છે કે પેલું તમે માતા પિતા તમે એ જે કે છે, તમે માતા તમે પિતા તમે બંધુ, તો કે આ જે વાત છે તો કે જેમ આપણા બાળકોને આપણે છે તો ઉછેરીએ એની બધી જવાબદારી લઈએ, એવું આપણા છે સંસારી પ્રશ્નો બધા હોય બાળકોના કે બધા, તો કે એ પછી કોણને ગુરુએ જે જેને આપણે ગુરુ કર્યા હોય એને જવાબદારી ખરી ને આપણું પછી એ સંભાળે ને. સાચો હોય સંભાળે અને જૂઠો હોય ડોલર લઈ જતો હોય. ડોલર લેવા બોલીએ એટલે જોવાનું જૂઠો મો છે. ડોલર લેવા બોલે એટલે જોવાની જૂઠો છે. ગુરુ આવે છે હા, અમારી પધરામણી જે માગે આ બધા પધરામણી દરેક ફ્રી અમારી પાસે. તે બિચારો લાલચ ના મારે રૂપિયા ભરે છોકરા, પૈસા માં ભિખારી હોવા દે તો જે આપણા આત્મા નું જ્ઞાન કરાવે એ જ આપણા સાચા ગુરુ, એ જ આપણા ગુરુ બ્રહ્મા. તો કોઈ કરાવી શકે નહીં આખી દુનિયામાં. આ બધી જૂઠી વાતો છે. તો પછી કોને શોધવા દુનિયામાં? ભગવાન થઈ બેઠા હોય આત્માની વાત હોતી છે. માગો આપવા કારણ અમે મુક્ત પુરુષ છીએ અને અહંકાર રહીત છીએ. અહંકાર છે, અહંકાર નથી, બુદ્ધિ નથી, બુદ્ધિ નું ઘટે નથી. હા કઈ દુકાન નથી આ, દુકાનદારી નો આત્મજ્ઞાન થી કરાય છે. લોકો બધા આત્મજ્ઞાન બોલે. કારણ વાંધળા આગળ કાણિયા હોય ને રાજા કહેવાય. કહેવાય કે ના કહેવાય? બધા વાંધળા હોય એમ કોણ હોય તો રાજા કહેવાય ને. કેવા તમે કઈ ઘણી વાર હતું હજુ વાર અહંકાર કર્યો નથી. ત્યાં સંજય ધ્યાન મળે કઈ નહીં ખાય. આપણને આત્મજ્ઞાન માં અહંકાર ના હોય. આત્મજ્ઞાન તો એવી રસ્તે હોય. હોભી ને આત્મજ્ઞાન બોલો છો તે જ ખોટી વાત. અધ્યાત્મ તો આત્મા નો સન્મુખ થયા પછી અધ્યાત્મ શરૂ થાય. લોકો તો બધા ચોપડે અધ્યાત્મ ની પુસ્તક બધા કરે. એટલે ના હતા હા ભૌતિક ભૌતિક ચાલુ આપણને થવું છે. પુણ્ય બંધાવડાવે શું કહ્યું? ચાવતા ભાવ લાગે ફરી બંગલો મળે, ગાડી મળે. આ બંગલો ગાડી એ પુણ્ય નું પ્રતાપ છે. ચણા લેવા વેપારમાં છે છોડીઓ પહેરા છોડીઓ છોકરા તો મોજ મજા કરી તો બાવા જે કોઈ મને મળ્યો નઈ આજ હવારે છે તે કેવડો મોટો અબજોપતિ જેવો અમેરિકાનો દર કે કેટલા એકર જમીન? 2500 એકર જમીન તો પાર ગણી. અને દર્શન કરવા આવ્યા હતા. મારે હું દર્શન કરવા આવી બધા દુખ્યા કઈ જાતના લોકો પોચડા નથી રહેતા પેના દુખી છે બધા. આનંદ અને સુખ અને સંતોષ એ ત્રણ ની જુદી જુદી વ્યાખ્યા. આનંદ સુખ અને સંતોષ ની જુદી જુદી વ્યાખ્યા કહો. સુખ બધા હોવું માનેલું હોય. કેવું હોય? પોતાનું સુખ કોને કહેવાય છે? કે પોતાનું માનેલું હોય તે છે સુખ. ના આમ તો ભાઈ તમને મેળવવાની છે, આટલું મેળવવાની છે. હા નહીં, હવે તમે ભૂખ્યા થયા હોય અને જમવાનું લાવે તો આમિષ ફૂટ આવે. આમિષ લાવે તમારી શી દશા થાય? મંસાહાર લાવે ના ગમે તમને? અત્યારના સંજોગોમાં તો એ ખાઉં છું. હા પણ બ્રાહ્મણ કે એવો હોય ત્યારે ગમે નહીં એ. એને પેલે મુસલમાન બીજા લોકો એમાં દુઃખ માનો છે એને હું એને દુઃખ દેખાય છે. સંભળાય હોલામાં ચૂકવાયું મને દુઃખ દેખાય. એટલે જેમાં જેને માન્યું તમને છે તે વાસી ખોરાક ખાવામાં સુખ લાગતો હોય, કોઈને છે તે વાસી અડે જ નહીં. તમે હવે જોઈ ને, કોઈ કાચું ખોરાક ખાવામાં સુખ માનતો હોય, કોઈ પાકું ખાય. એટલે જેને જેવો સુખ માન્યું, એકને કાળી ગમતી હોય ને એકને ગોરી ગમતી હોય, કાળી ગોરી વારે ગોરી ગમતી હોય કાળી મળેલી હોય આખો ધંપો શું, અને ગોરી મળી હોય કાળી ખોર ખોર કરતો હોય. ખાલી નામ પાડીએ એટલે આનંદ આવો. આનંદ શબ્દ આત્મા ને લાગુ છે. અરે તમારે શાંતિ હોય, આપડે શાંતિ ને આનંદ માને છે કે અને આનંદ આત્મા લાગુ થાય છે, પરમાનંદ ને આત્માનંદ પરમાનંદ જેને જો આનંદ વસ્તુ જુદી છે. આત્મા આનંદ સુધી આપણે જઈ શકીએ કે નહીં? આ ભાવ માં આપણે આનંદ ના સ્ટેજ સુધી જઈ શકીએ કે કેમ? આનંદ ની સ્ટેજ સુધી આપણે જઈ શકીએ આ ભાવ માં? આનંદ આનંદ આપણે મેળવી શકીએ આત્મા નો આનંદ? આગળ કઈ ગામ આપી આવ્યા? જેક્સન મિસિસિપી. હા જેક્સન. અને ત્યાં આગળ લોસ એન્જલસ ત્રણ વાર. હા હમણાં જ આપીને આવ્યા. અહીં બધાને લાભ આપો. તો કે અહીં પણ બધાને લાભ આપો. અહીંથી સાહેબ તમે બોલાવા આવ્યા હતા કે કઈ કહેવાયા હતા? અમે ઇન્વાઇટેડ નથી, ઇન્વાઇટેડ છે. આપણે એમને આમંત્રણ આપીએ, ઓકરી જ આવે, ઓકરી જ્ઞાન લેવા છે, આપડે જણાવીશું એમને બે દિવસ આગળ ત્યારે જરૂર આવજો. ઓકરી આપડે સંતોષ કોઈને રહી શકે નહીં, અને જેને રે તે એમ જાણતો હોય કે મારી પાસે બેંકમાં 40 લાખ છે, બેંકમાં છે, એને સંતોષ રહે છે. સંતોષ એ હાથમાં કશું ના હોય, પણ એનો હાથ કહેતો હોય કે આપણી પાસે બધું જ છે, એટલે હોય એવું જોઈએ બધું. પણ કેવો સામાન હોય, સૂક્ષ્મ સામાન કેવો ગણવા ના પડે. મારા એ ભાવના ક્યારે એટલી બાબત તમે સંતોષ, એટલી બાબતમાં તમે રેડી થયેલા છો. રેડી થાય ને ત્યારે સંતોષ ઉત્પન્ન થાય. શું થાય? એ ભાવના ઉત્પન્ન કરવા માટે કોઈ ગુરુ કે સાચી